દાદા દરબારે વડોદરા નગમત ખાલી તમારી ભણ જ સમજો નથી, હાથમાં જ સમજો નથી. હાથમાં શું છે સમજ પડે એવી વસ્તુ નથી. શાસ્ત્રો માં આત્મા જ નથી ને, શાસ્ત્રો માં આત્મા વસતો નથી. શાસ્ત્રો માં શબ્દ આત્મા છે. શું છે શબ્દ આત્મા? શબ્દ આત્મા દરસલ આત્મા જ્ઞાની પાસે. બીજે કોઈ જગ્યાએ દરસલ આત્મા અનુભવ ગોચર વસ્તુ છે, એ કોઈ શબ્દ ગોચર વસ્તુ નથી. આત્મા એ પોતાનો અનુભવ ગોચર છે, એ કોઈ શ્રવણ ગોચર કે કારણ ગોચર કે કઈ છે જ નહીં. એ તો જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાન માં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. અરે એ સ્વરૂપ ને એને પણ કહી શક્યા તો અન્ય વાણી તો શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. અનુભવ અનુભવ કરી અનુભવ માં જીવ પોતે પોતાનો અનુભવ આવી શકે. બહુ સામાન્ય વસ્તુ શું કરે સકાળ ના આત્મા અનાત્મા દ્વારા હોત તો આત્મા જાણવાની જરૂર જ નહીં. જે અનાત્મા જાણે છે તે આત્મા ને જાણે છે, આત્મા જાણે છે તે અનાત્મા જાણે છે. એટલે નથી અનાત્મા જાણે નથી આત્મા જાણે. સારું છે આવું આવું કઈ છે વગી રહ્યા છે તારે એ લપસી તો ના પડે. પોતાની જગ્યા સ્થાન છોડીને લપસી ના પડે. હાજી નહી તો બીજો બીજો જગ્યા સારી ના લપસી પડે. આ તો પ્રભાવજીનો માર્ગ બહુ સુંદર. હાજી લોકો લપસી પડે ને એવી જગ્યા માં બેઠા છે એમાં કેટલાક રોગી હોય તેને બહુ રોગ થઈ જાય છે. એ ભાઈ પૂજાવાની કામના વાળા છે ભીખ ભીખ ને ભીખ જોવા જાવ તો ભીખ એમની જોડે નહીં. પૂજાવાની કોમ ના પડે એટલે હું આ પૂજ્ય થયો નહીં. કોને પૂજાવાની કોમ નાખવા છે? કોને પૂજાવાની કોમ નાખવી છે? એને કોમ ના ના હોય જે પૂજ્ય થયેલો એને કોમ ના ના હોય. અપૂજ્ય હોય તેને કોમ ના હોય. ખરી વાત એમ જ છે. હે એમ જ વંદે ચક્રી તથાપી રમળે માન જો આવી જતા જી આવું જયારે ચક્રવર્તી હોય જાય ત્યાં તમને વંદે ચક્રો એને પોતાના જ્ઞાન ગુણ ને વંદે છે. કોઈ વ્યક્તિ પૂજા છે આ ભાવ તો આવવું જોઈએ. તો હજી પ્રભાવજી રાત નો ધરમ માણસો સારા તો પછી અને પ્રકૃતિ બીજા ગુરુ હોય તેથી પ્રભાવજી મોટું વાક્ય મૂકે ને રોકે જીવ પ્રથમ જતો આમ અવશ્ય મળે. પછી એમાં તપાસ ઊંડો ઉતરે ને? ના ઉતરે નવ હું તો ઉપર આવરણ ચડે હું સમજી ગયો છું. જો હું જાણી ગયો છું આવરણ ચડે. શું થાય આવરણ ચડે એટલે જિજ્ઞાસા વૃત્તિ તૂટી જાય. શું થાય હું જાણી ગયો છું એવું આવરણ ચડે એટલે જિજ્ઞાસા વૃત્તિ તૂટી જાય. તો પછી બીજા અવલંબન લે ખોટા ખોટા હું કૃપા દેવતા હાજર જ થઈ જશે પ્રત્યક્ષ જ થઈ જશે. હવે એ ઊંધું સમજીને પછી બોલે તેને ભગવાન કૃપા દેવ શું કરવું પ્રત્યક્ષ કેમ કૃપા દેવ બીજું કઈ શોધ એના ચરણ કમર પર ચરણ ભાવ પછી જો મોક્ષ ના મળે તો મારી પાસે ગેરંટી આપી દેહ નો માલિક નથી એ બ્રહ્માંડ ના માલિક છે. પોતાના દેહ નું માલકી પણ છૂટે એ બ્રહ્માંડ નો માલિક કહેવાય. સાચી વાત છે. એ તેના માટે આવી અઠવાડિયો બધો નથી દેહ નું ભિખારી પણ પૂછ્યું, વિષય નું ભિખારી પણ પૂછ્યું, લક્ષ્મી નું ભિખારી પણ પૂછ્યું, માન નું ભિખારી પણ પૂછ્યું, ભીખ નું ભિખારી પણ પૂછ્યું, ડેરા બધા ની ભિખારી પણ પૂછ્યું, બધી ભીખ છૂટી પણ આગળ આખો બ્રહ્માંડ નો મારી થયો. એટલે કીર્તિ ની ભીખ માં, માન ની ભીખ માં, બધી ભીખ ભીખ ને ભીખ જ છે બધી. પૂછવું ના પડે, વડવું ના પડે, એવું પૂછવું ના પડે કે આજ્ઞા માં રસ્તો નહીં. પ્રકૃતિ છે ને, પ્રકૃતિ હનેપાત વાળી વાતચીત ને કપડો વધારો થઈ ગયો અનંત અવતાર થી આનો આ ભટક ભટક કરે, બીજું કર્યું છે કઈ નથી કર્યું. અનંત અવતાર થી આ ભટક ભટક ભટક ધર્મ થી આટલો કર્યો છે, ધર્મ તો બહુ ઊંચા કરેલા છે. આ તો નિશંકર ના ધર્મ, આ ધર્મ જ ના કહેવાય. નિત્ય કાળ એને કર્મ સ્વભાવ સંતા ધર્મ તો કરે નામ કહે છે. સુગંધી બહાર કરાય પુણ્ય પાપ કરતા કરતા જી નિરંકાર પછી પછી બધી એરિયામાં સુગંધી ફેલાય છે. ફલાણા છે ક્યાં આધારે છે, ફલાણા છે ક્યાં આધારે છે. આ તો સુગંધ પાડોશી માં નથી આવી. એનો સંતોષ હોય ને, આખો દાડો રોજ જેને હાથ જેનો જઈને એક આખો ને ગાયો રોજ જેને હાથ ધ્યાન જ કારખો ને ગાયો મહિનામાં એકાદ રોજ ધ્યાન થાય, હાથ ધ્યાન થાય, તેને બધા આખો દાડો આખો એમાં થઈ ગયા દિવસ નથી. કારણ કે એનો માર્ગ જ મળ્યો નથી, માર્ગ મળ્યો નથી. ખરી વાત છે, માર્ગ મળ્યો હોત તો જીવનો બચા આવી ના હોય. તમને માર્ગ નતો મળ્યો, જૈન ધર્મ કહેતા હતા ને તમે જૈન ધર્મ પર માર્ગ મળ્યો ના કહેવાય. અને વ્રત નિયમો કર્યા કરે, એ વ્રત નિયમો કઈ મોક્ષ ને માર્ગે હેતુ હતો, જેમાં જ્યાં જ્યાં કઈ કરવાનું છે ત્યાં બધે જ બંધન છે. શું છે કરવા પણ જ્યાં છે ત્યાં બંધન જ છે. જાણવા પડું છે, સમજવા પણ ક્યાં મળું છે, આ કરવાનું તે કરવાનું ફળાનું કરવાનું. ઉંમર હારી કાઢા છે કોઈ વાત નથી, દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે એનું નામ દર્શનાવન ગયું કીધું. એટલે પોતે દ્રષ્ટા બની જાય, પોતે દ્રષ્ટા બની જાય. અગિયારી થતું બહુ ગમે ત્યાં વડોદરા. તપાસ કરવાની શક્તિ ના હોય, ફળ આવે છે તે પણ ખબર પડે, શું વાયુ તે ખબર ના પડે, ખબર પડશે કે કયું ફળ આવ્યું, ફળ જઈને ક્યાં છે. દાખલો ગણ્યો પછી કે તો સેટ કરીને પેપર માં મૂક્યો, સીલ કરી દીધો, પછી ખબર પડે છે કે આ ખોટો ગણ્યો કરીને. દાખલા ની રીત તો આવડે છે તો પછી ખોટો કેમ ગણાય, પેલા શરૂઆત માં ખબર પડી ગયું છે. શા માટે કરીને કોને કરી, આ જગત માં જીવો ની ઉત્પત્તિ સૌથી પહેલા કોને કરીને શા માટે કરી? જીવ ની ઉત્પત્તિ જ થઈ નથી, કોને કરી પ્રશ્ન વિશે નહીં છે. સનાતન વસ્તુ ની ઉત્પત્તિ ના થાય, જે સનાતન વસ્તુ છે એની ઉત્પત્તિ છે નહીં, ઉત્પત્તિ નથી એટલે ઉત્પન્ન કરનારો ખોરવાની જરૂર ના આવે, ત્યારે એનો એનો નાશ પણ નથી. સનાતન નાશ હોય ખરો, ત્યારે બધી સનાતન વસ્તુ હશે. સનાતન ને આપડે ક્યારે ઉત્પન્ન થયું આપડે ભૂલ ગયા, સનાતન સમજ્યા નથી. તો આ ભ્રમ થયો છે અમને, હે તો ભ્રમ જ થયો છે. સનાતન વસ્તુ ને ભ્રમ થયો છે, તો ભ્રમ જ થયો છે સનાતન વસ્તુ. હા, તમે તમે આ માનો ને, કોઈ માણસ છે દારૂ પીધો તેથી જાત જાત માં અવરું અવરું બોલતો હોય, તો હું સાહેબ અમારા થી બોલે તો આપડે કઈ એમ ડરી જવાનું એ તો ઉતરી જશે, એટલે બધા તો પેલો તે જ થઈ જશે. તને થયું એવું આ સંસાર નો પરથી આ વિશેષ ગુણ પણ થયો છે. વિશેષ ગુણ એ વિશેષ ગુણ એનો કાળ પાસે બંધ થઈ જશે, એનો અમલ ઉતરી જશે. અમલ સંસાર નો અમલ એવી ભ્રાંતિ પોતે છે એ જ થઈ ગયો છે. એટલે આવું કયું થયું જ નથી, તો આગળ પછી ઉત્પન્ન કરવાનું કે જગત જ થયું નથી. જગત સનાતન છે, કેવું છે સનાતન છે, ક્યારે એની આડી હતી જ નહીં. પછી ખોલવાનું ક્યારે, પછી બનાવનારી ક્યાં જરૂર નહીં. The world is the puzzle itself, itself puzzle thing. God has not puzzled this world at all. So, Tamak, soon I don't know. So, and Tamak, may be good, sir, soon I will be happy. સુખ્યામાં હોવું જોઈએ, હવે ક્યાં હશે એવું લાગે છે. માનસિક શાંતિ હોય તો કઈક, માનસિક શાંતિ હોય તો સુખ કહેશે. હા હા, પણ માનસિક શાંતિ એ તો જાણે કે એનો ઉપાય કરો તમે, પણ શું થાય તો માનસિક શાંતિ રહે. કે તમે મંગળદાર છો એ તમારી માન્યતા છે, ભૂલ ભરેલી છે, કઈ છે ભૂલ ભરેલી, રોંગ બિલીફ છે. એ બિલીફ છે રોંગ બિલીફ, પછી એક રોંગ બિલીફ નથી. બાબા એનું ધણી છોકરો થઈ જશે, આ છોકરા ફાધર થવું, આનો મામો થવું, વડે કાકો થવું, એ કેટલી રોંગ બિલીફો છે. અને રાઈટ બિલીફ જે થાય છે એટલે મન મન સ્થિર થઈ જાય, પછી મન બુમાબુ ના કરે, મન બુમાબુ કઈ જતો એટલે જ્ઞાની પુરુષ ની પાસે બધું મળી જાય આપણને. પેલા આયેલા કોઈ વખત નહીં રોકાઈ રહી છે, જે સબ્જેક્ટ માં બુદ્ધિ રોકાઈ રહી છે તો જ રાગદ્વેષ રહ્યા કરે છે. જે સબ્જેક્ટ માં મતી એની રોકાઈ રહી છે, બુદ્ધિ રોકાઈ રહી છે, ક્યાં રાગદ્વેષ? બીજી જગ્યાએ એનું પરજન નથી. અને એ જ એને સ્મૃતિ માં આયા કરે, શું કરે? અને પછી લોકો બહુ જબરદસ્તી આપી છે, રાગદ્વેષ નું પરિણામ છે. રાગદ્વેષ ના હોય તેને કશું યાદ જ ના રહે. અમે આજ વાર શું છે એ ખબર ના હોય. અમે ખબર જ નહીં પૂછ્યું કે આજ વાર શું થયો ગુરુવાર છે. હજુ પાંચ કલાક પછી પાછળ ફરી પૂછવું પડે. રાગદ્વેષ ના હોય તેને કશું યાદ જ ના રહે. પછી લોકો કહે છે અમારું મન અજંપો કરે છે, ચિંતા કરે છે, મન મન હેરાન કરે છે. મન હેરાન નહીં કરતું, રાગદ્વેષ હેરાન કરે છે. પાંચ વાર નો છોકરો રમકડા રમતો હોય તો પંદર વર્ષ નો બોલ વેક્ટર માં જાય તે યાદ આવે ખરું ને? કારણ કે એમાં રાગદ્વેષ શું ત્યાં અમારે ક્યાં થયા અહી મતી ક્યાંથી આવે તો આનું યાદ આવ્યા કરે. ત્યાં લોકો જેમાં જેમાં એને મતી ક્યાંથી હોય, જ્યાં બુદ્ધિ ક્યાંથી તો આગળ રાગદ્વેષ શું કરે. અને પછી પાછો પોતે જજ, પોતે આરોપી, પોતે આરોપી તો આખો દાડો થયો પછી જજ પોતે થાય, અને પછી વકીલે પોતે, પછી ન્યાય કેવો ફરી કરે? બીજાની ભૂલો કરીએ જ કરી હવે, એના માટે ન્યાયાધીશ છે થોડો ગણો, થોડો ગણો અલ્પ અંશ. તો પોતાની ભૂલો કરવા માટે જરાય ન્યાયાધીશ પોતે પોતે જજ, પોતે વકીલ, અને આરોપી પોતે. કેવું જજમેન્ટ આવે? પોતાનું કઈ સગડ હોય ને એવું લાઈન બોલું એટલે પછી સંસાર છૂટે નઈ ને પોતાડો એવું. આમ તમે સગવડિયું કર્યા કરો, નિર્દોષ વકીલ ના હોય તો જ પોતાનો ગુનો માલમ પડે. શું કરું? પણ વકીલ રાખ્યા કરે નહીં આજના લોકો. વકીલ રાખે ના રાખે? તમતા રાખેલા કાયદા બહુ છે, શું કરીએ? કાયદા બહુ છે તો શું કરીએ? વકીલ જયારે આ જ્ઞાન આપે પછી તમને તરત ખબર ગયા ભૂલ થઈ, કારણ વકીલ નથી ને હવે. વકીલ ગયા ગયા, રિટાયર થઈ ગયા. ગુનેગાર તો રહ્યા છે પણ વકીલ ના રહ્યા. બચાવ કરનાર જતો રહ્યો, કાઢી મૂક્યા વકીલ, કાઢી મૂક્યા વકીલ, કાઢી મૂક્યા. એટલે એટલી કોર્ટમાં જાય, તમે તો કોર્ટ માં રવિ ખાય ને, રવિ ખાય ખરા. આપડે સત્સંગ ની વાત કરજો, કશું કરતા નથી. વાત થયા કરે, અશાંતિ તો ઘર કરી જ ગયેલી હોય જો હોય. સંતોષ રાખે તો અશાંતિ ના રહે, સંતોષ રાખે તો અશાંતિ ના રહે ને. રાગ દ્વેષ ના રાખે, સંતોષ એવી વસ્તુ છે કે રાખ્યો રે એવો નથી. આપડે આપડા લોકો ખોડ નો કંટ્રોલ આવ્યો, સંતોષ સદા હતો છે. રેવો એ તો જ્ઞાની પુરુષ ની કૃપા હોય તો સંતોષ રહે. સંતોષ એમને રે ને, જ્ઞાની પુરુષ ની કૃપા થાય, એનો રાધીકો મળી જાય, એનો હાથ બેસે, સંતોષ સંતો ના સમાગમ થી બધું મળી રહે છે. સંતો ના સમાગમ નો બધો લાભ કરો. ગંગા પાપમ શશી તાપમ. ગંગા પાપમ છે શશી તાપમ. શશી ચંદ્રમા તાપનો નાશ કરે છે. ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુ તથા. કલ્પતરુ છે એ દીનતા નો નાશ કરે છે. એ ત્રણેય નો નાશ એક જ વસ્તુ કરે છે, સત્સંગ. સંતો નો સંગ એ બધાનો નાશ કરી દે. એટલે સત્સંગ છે બધાથી મોટો છે. જે બોસ ને નમીએ છીએ એટલું જો ભગવાન ને નમતા હોય તો કલ્યાણ થઈ જાય. ભગવાન એટલું ભગવાન ને નમસ્કાર કરીએ ને રૂપે લાગી જાય. બોસ ને લોકો ને નમવાનું ગમતું નથી. ચલાવવું પડે ને, અગિયાર છે ને, ચલાવવું પડે. શું કરે તો એટલે બોસ ને જમીન કામ કરી દે. બે અવરા અવરા બોલે ને તો સહન કરી લે. કારણ કે બોસ છે ને ઘેરથી ચીડાયા અને આપણી પાસે ચીડાયા કરે. એટલે યસ સરસ જવું પડે. મને તેર વર્ષ ની ઉંમરે મને વિચાર આવ્યો કે માથે કોઈ ઉપરી હશે તો કેમ પોસાશે. એ મને વિચાર તેર વર્ષે બહુ ખુશ થતો. ઉપરી ડફડાયો કરીને લગો તમને ન્યાય નું ડફડાવતો. આપડે કહેવાય કે ન્યાય નું ડફડાયું તો મો એ ચીડાયો હતો. આપડી વચ્ચે ચીડા. એટલે બોસ ના કરે. એટલે મેં તો નક્કી કર્યું હતું કે ભગવાન ને ભગવાન ને નહીં કરી નાખ્યું. આ બોસ ક્યાં આગળ ચાલે જો. અને એ બોસ પાસે રિટાયર થાય ત્યારે આ સાહેબ ની પાસે કામ કરે. એ પાછા રિટાયર ઘણા ડીએસપી અમને સલામો કરે છે. કલેક્ટર હોતો છે હોદ્દા પર હોય ત્યાં સુધી બસ. અને આપડા સામુ એના જુએ હોદ્દા ઉપર હોય છે. અને રિટાયર થાય એટલે એ આવે પાસે. સારું થઈ આયા ત્યાં કોઈ ખરો હે આઝાદી મળી જાય. એમાં જ્ઞાની પુરુષ ની પાસે આઝાદી મળી જાય. એટલે સચ્ચી આઝાદી. સચ્ચી આઝાદી કેવી? સચ્ચી આઝાદી. પછી આપણને કોઈ અહીં બોસ હોય તો આપણને હેરાન ના કરે. ના કરે. કરે તો કોને કરે? આપનું નામ શું? નટવરલાલ. નટવરલાલ. હેરાન કરે તમને કે હેરાન કરે? તમને ઓળખતો જ નથી ત્યાં આગળ. એટલે તમને ઓળખાણ પાડીએ. તમારું કોણ છો? ઓળખાણ પાડીએ. ભગવાન નો સાક્ષાત્કાર થઈ જાય. ફરી વાર કે આવીએ ને ત્યાં સાક્ષાત્કાર કરાવીશું. આવજો. સત્યનારાયણ કથામાં આવે છે ને પેલા સાચા ખોટી રીતે પકડાઈ ગયા સાધુ વાણિયા, સાધુ વાણિયા એવું કે છે. અમારે કોઈ વખત પકડાઈ જાય અમારા અત્યારે કે છે કે ખરા ગુનેગાર નથી પકડાતા, નિર્દોષ જ વધારે પકડાય છે. મને એક ફોજદારે બોલાયેલો, જેનો હું ખરેખર ગુનેગાર નતો, કાયદા ના આધારે બહાર રહેવાના હિસાબે ગુનેગાર ગણો, ખરેખર રિયલી ગુનેગાર હું નતો. એક મુસલમાન ફોજદારે મને બોલાયેલો, 30 વર્ષની વાત કરું છું. પછી ત્યાં ગયેલો તારે મુસલમાન ફોન થાય, મને કહે છે આપ કેવી રીતે, તમને આ ગુનામાં કેવી રીતે આવી શક્યા? મેં આપને શી રીતે ખબર પડી કે હું કેવી રીતે આવી શક્યો? આમને જોઈને કહી આપું છું, આ તો તમને કોઈ ઊંધા નાખી દીધા છે. મેં કહું ધન્ય છે સાહેબ તમે, અને તમારી ધન્યતા ને ધન્ય છે કે આટલું બધું તમે ઓછી શકો. મારે નાના હતા સાહેબ, બધા સાહેબ મારે નાના હોય ના હોય તો મુસલમાન. મને કે કાકા બેસતો હતા, તમારે જે કેસ નું કઈ કરવાનું હશે કરો. કેસ બન્યો છે, હકીકત છે, કઈ એમાં તમે કહ્યું એવી રીતે હું છું, જે થાય ખરું, શું થાય બીજો ઉપાય શું? સાહેબ હું મશીન માં જઈ આવું છે, સાઈન થયેલો છે, જઈ આવું છું, 5 મિનિટ પાછું આવી છે. પણ ચા પીવો કાકા, કાકા તમારી ચા ના પીએ, હું ગુનેગાર અમે તમારી ચા, મારી જ ચા પીવી પડશે. અરે વાહ એમ જ નહીં, તમે બહુ જબરા કહેવાય ગુનેગાર, ચા ભાવ છે. અને દુઃખ મને કહે છે, દુઃખ થાય તમને જોઈને જ મને દુઃખ થાય કે આ કે હું બતાવ્યો કે હમણાં હમણાંમાં હું ક્યાં ફસે. એટલે મને એમ લાગ્યું કે આ લોકો શક્તિ હોય છે, ઉપરથી મને રસ્તો દેખાડ્યો કે આ કેસ તમે ક્યાંથી લેવડાવો, પાછો ફોજદારીમાંથી મુલકી માં ખાંચી લેવડાવો, દિવાની માં લઈ જાઓ. હા નિર્વાસની, એટલે જો આગળ છે તે પેલો કાયદો હોય છે ને, પેલો કેવો કાયદો કે છે, મિલકત નો કોઈ માલિક ના થાય છે ને, નિર્વાસ થવાનો કોઈ વારસદાર નથી આ મિલકત નો, એવી થોડી છૂટી છોડી દીધેલી, અમે છોડી દીધેલી, અમે માલિક નથી. પણ સરકાર એ લોકો ગુનો કર્યો, કંટ્રોલ નો માલ હતો, બીજો કોઈ મળી ગયો મૂકી ગયેલો, અમને પકડ્યા હતા, બીજો કઈ ખાલી મૂકી દેલો અમારે, અને પછી એ ઉઠાઈ ગયો, પાછો એ ઉઠાઈ ગયો. કે છે કે અમે તમને આપ્યો હતો, તમે કેમ ઉઠાવવા દીધો, માટે ઉઠાવ્યો નથી, તમે ચોરી કાઢો, વેચી કાઢો. એટલે પછી એનું મેં કહ્યું મુલકી બહુ મંગાવી લઈશ પાછો, કે કારણ કે બીજો ઉપાય નથી કાકા, આ તો બહુ ખોટો ગુનો થયેલો અને મને દુઃખ થાય છે, માટે તો કંઈક કરો. હું તમે કહો એ હાલ પાપા તૈયાર છું. એટલે મેં અહીંયા આગળ ઘેર આવ્યો ત્યારે એક ભાઈ મારા ત્યાં આવેલા, એ મેં એમને કહ્યું, મેં ભાઈ કાલે તો મારે અહીંયા આગળ ટીસી મામલતદારની ઓફિસમાં જવું પડશે, આ નિવાસી બાબતનો ખ્યાતવા કોઈ જ થતો છે. ત્યારે પેલા ભાઈ કહે, મારા કાકા જ આવ્યા છે, નવસારી હતા ને, એ કાલે જ હાજર થઈ ગયા, તમારે આવવાની જરૂર નથી, હું જઈને કહી દઈશ. ઠીક છે, તમારે આવવાની જરૂર નથી, હું જઈને કહી દઈશ. અરે મેં કહ્યું, અરે આ ખોટો ગુનો છે, ગમે તેવો ગુનો હશે નહીં, તો હું ત્યાં ગયો ગુના વગર ઉડાડી દીધું. મેં કહ્યું પૈસા તમે કોઈ એટલા ભરી વાત યાર નિવાસી ના બધું કારણ સાચો ખરેખર હોય ને તો ત્યાં સચ પણ નથી થતું. મને આવું જ્ઞાન થયેલું નઈ ને પણ ગભરામણ થયું કે આ શું થશે કારણ પોલીસ બધા બોલાવે આવેલો નહીં આવું જોયેલું નહીં આવી દેવ નહીં પણ ફોજદાર મને દેખતા ને હું તો હમતી ગયો તમારી જનતા ને પણ થઈ છે તમારી જનતા ને પણ જનશે તમને ઓછી ગયા આકૃતિ થી ગુણ થાય છે આકૃતિ ઉપર થી ગુણ ની પેલી પરીક્ષા થાય છે આકૃતિ ઉપર થી ગુણ ની પરીક્ષા થાય છે પછી બીજા એક અમદાવાદ માં હતા અમદાવાદ માં અમારું ખાતું એવું નલાયક નથી કે આમ તરફ પકડી લે કે આ ચોર અમને ચોરી કરી અમે જોઈએ આંખથી જોઈએ અને બધી રીતે જોઈએ જ છે તમે કહ્યું ને તમને તો ઓળખે જ અમારે પોલીસ ખાતું આખું સમજે કે આ નિર્દોષ માણસ છે તમે કઈ વાંચતી તમે દેખાવ એવું નથી બધું ઓળખાવ એમને કહે જે ગુનેગાર બીજો ગુને પકડે છે ને એ બીજી રીતે ગુનેગાર હોય છે તેથી જ પકડાય છે ખરું છે આગળ પાછળ નું કઈ પાપ ઘેરાડું હોય એટલે કોઈ તમે લાભ ઉઠાવી લેજો આ લાભ ઉઠાવવા જેવો છે આ લાભ ઉઠાવવા જેવો છે કોઈ વાત કરી દી આપણને આ હાજી છોકરા બકરા બધા લાભ ઉઠાવ્યો બહુ સારું ઘરમાં બહેરી ફાધર લાભ ઉઠાવ્યો હતો મરતી વખતે આખું શરીર બેભાન થઈ ગયું એ બધા પૂછે તમારી પાસે જરા ભાન નહીં પણ પછી છેવટે એમને ખ્વારી શોધખોળ કરી કે આપણે સચ્ચિદાનંદ બોલો એટલે ભારતી બોલે સચ્ચિદાનંદ ભગવાન બોલે સચ્ચિદાનંદ બોલે એ અંદર કરેક્ટ ભાવ છે આ એક્ઝેક્ટ સાક્ષાત્કારી માર્ગ એક ખરો સાક્ષાત્કાર થઈ ગયો પછી કશી જરૂર આનંદ અવતાર કે એટલા માટે જ આપડે ભટકવાનું છે આ આ સર્વિસો કરવાની એ બધી છે ને એ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ઓલ ધીસ આ ટેમ્પરરી રિલેટિવ એટલે રિયલ નહી શું નામ આપનું કહ્યું નટવરલાલ પાધ્યાય નટવરલાલ પાધ્યાય કારણ કે રીતે દાદા દર્શન તને સમજ પડી ને એટલે બધા ટકો નહીં મારે ભાઈ વિચાર ના કરી બહુ સ્વાભાવિક રીતે છે નમિત છતાં વિચાર તો આ જ કરવાના પણ આપણે નક્કી કરવું મારે નથી કરવા શું કહ્યું એટલે ધ્યાન ના દેવું વિચાર ઉપર શું કરવાનું તન્મય આકાર ના થવું ધ્યાન ના દેવું વિચાર ના કરવાનું એટલે શું વિચાર તો આ જ કરે પણ એમાં તન્મય આકાર નહીં થયું શું આ કરવા શું થાય છે એવું એ કહેવા માંગે વિચાર ના થયું છે એટલે કે આ વિચાર બંધ થાય છે ને સમજાયું વિચાર ના કર્યા બરોબર થાય તો બીક પહી જાય કશાક નું આમ પહી જાય તેમ પહી જાય એ જ છે એ જ છે મુખ્ય વિચારો તો એક મરેલી વસ્તુ જીવતી વસ્તુ નથી મરેલી વસ્તુ ના આપણે તન્મયાકાર થાય જીવતી થાય એ ભૂત જેવી વસ્તુ છે જો આપણે ધર્મા કરે વર્ગે વર્ગે એક છે દાદા, એક થયું છે. એટલે આપણે જરા જાગૃત રહેવું પડે. ભૂત જેવી વસ્તુ એ મરદાર છે, પછી આપણે જો કરીએ આપણને ભાગી પડે. એટલે આખો દાડો કઈ ધૂન બોલવી જોઈએ. દાદા દાદા દાદા દાદા એક વાર વિચારાય કે આપણે દાદા ભગવાન નમસ્કાર બોલ્યા એમ કરીએ. આપણે એ બી કરવું, એનો પ્રતિભાવ કરવો પડે. કેવું આ તો આયા જ કરવાનું પડે. એનો હમું આપડે મૂકીએ ને શસ્ત્ર સુરાગે ભાઈ જાય. ભાગવાની વૃત્તિ થાય છે, હા બધા કારણો ભેગા થાય તારે તબિયત બગડે ને. તબિયત બગડે તારે આમાં કારણ બધા ભેગા થાય નથી. 10 માઇલ હોય તો 2 માઇલ કાપેલા 8 રહ્યા, 8 માંથી પાછો થોડી વાર 1.5 માઇલ કાપ્યો તો હડાહત રહ્યા. એમ કરતા કરતા કર પૂરું કરી નાખવાનું. પછી જાય પછી પછી પાછું લાલ થઈ ગયા છું. ભાઈ કે છે કે ભાઈ એમ જ કે છે, હું એ જ વાત કરું છું. હા, એને ઉકેલ લાવવો પડશે. કઈ રોજ રોજ આવું નથી આવતું. કોઈ ધરણ રણ આવે ત્યારે એટલા ચિંતા રાખી અને આપણે કામ કાઢી દેવું. શું પછી ઉતરી ગયા એટલે કશી. કોઈને 1.5 માઇલ નો આવે, કોઈને 2 માઇલ નો આવે, કોઈ 5 માઇલ નો આવે, કોઈ 8 માઇલ નો આવે. દરેક ને આવવાના તો ખરા. તું તો જુદો જ છું અશોક ના. તને થોડું નહીં લાગતું જુદો છું આ અશોક નથી. હમણાં તો બધું ચિંતા ફિકર માં થયા કરે છે. આમ થઈ જશે તેમ થઈ જશે આમ થઈ જશે તેમ થઈ જશે. એક વસ્તુ થાય છે કે કોઈ વાર એની મેળે અચાનક બધા પદો મનમાં આવી જાય. આપણા સત્સંગમાં કોઈ વખત એવું થાય છે કે અચાનક આ પદો બધા યાદ આવે છે સત્સંગ માં. એવું થાય છે, બાકી તો વિચારો યાદ. એની મેળે અંદર ચાલુ થાય છે, એની મેળે ચાલુ થઈ જાય છે અંદર. એની મેં અંદર ચાલુ થઈ જાય છે સર. એમ બોલાય છે ચાલ પદ બોલાય. ભસ્મીભૂત કરી નાખું તો મારો ભેગો ના થયો હોય તો એ બોલે તો એક બાજુ ભૂત કરી નાખે. બોલવું બધું એ ભેગું ના થયા ગઈ ગયું. અને બ્રહ્મચર્યમાં કઈ સમજે જ નહીં. વસ્તુ તો સમજે એમ જ જાણે કે આ જે ગુણ છે જગત માં છીએ એવું ખબર નહીં. કોઈ કહેલું નહીં કે આ જીવન નથી મરણ છે. આ શું જીવન જગત ક્યારે માને છે એવું ત્યારે માની વિચારે. પણ તબિયત બગડેલી લોકોની તબિયત ના બગડે ઘર પર માં એને અસર થશે. અને ઘરે અસર થઈ ગઈ આ રીતે કણ મળ્યું નહીં. ગઈ પણ અસર થાય પાછળ દેવું હોય તેને કરતા અત્યારે દેવું આવી ગયું સારું ને. ચેતવાનું મળ્યું એ કઈ જીવન નથી એને જીવન માની કથા. દર્શન કરીએ એમને ખબર ના પડે અમારી અમે પાણી જ્યાં સુધી એને ઓળખ્યો નથી ત્યાં સુધી રખડતો આત્મા ઓળખે છે ભગવાન છે આપણે ઓળખણ પડે ને તારે ભગવાન છે એ તો હજી ઓળખતો નહીં ત્યાં સુધી રખડતો આત્મા બોલે જે બોલવું એ બોલે ઓળખે તાર ભગવાન છે ઓળખ પડે તાર ખબર પડે કે આ ભગવાન હતા બહાર કેમ ખબર આ બહાર તો મૂર્તિ માં ભગવાન કેટલા માટે મૂકેલા ત્યાં હિન્દુસ્તાન લોકો નું મોટું સાયન્સ છે આ વિજ્ઞાન છે મૂર્તિ માં આત્મા આરોપણ કર્યું છે મૂર્તિ માં આત્મા આરોપણ કર્યો ભગવાન પર નું આરોપણ કર્યું એ હિન્દુસ્તાન નું સાયન્સ છે વિજ્ઞાન છે કે ભાઈ ભગવાન તો ભાઈ બેઠા છે પણ કે છે ને આ ભ્રાંતિ ની જે ભ્રમણા છે એ ભ્રમણા ની બહાર મુક્ત નહીં થવા દે કે તમારા ભાઈ ભગવાન છે ભૂલ ભ્રમણા મને ભણવા રહેશે ખબર યાદે ના આવે કહ્યું હોય ને કોઈ પણ પાછું ભૂલી જાય એટલે ત્યાં મંદિર દેખશે ગુરુ કે છે આ મંદિર આવ્યું કૃષ્ણ ભગવાન નું રણછોડજી મંદિર આવતા લોકો મંદિર ના હોય તો કશું નહીં પાછું ત્યાં દુકાનો જોઈએ આ મંદિર આવ્યું એટલે જાગૃતિ લાવશે એ મંદિર અને જાગૃતિ લાવી મૂર્તિ ના ઉપર આરોપણ કરશે હે કૃષ્ણ ભગવાન હે રણછોડજી તો એ રણછોડજી કે છે મારી પાસે પહોંચતું નથી સ્વીકારતો નથી અમે લઈ અને જેનું છે ત્યાં સોંપી દઈએ એટલે લઈ જે નમસ્કાર કરશે તેના આત્મા જ પહોંચાડી દેશે કે તમને નમસ્કાર કરવા આવ્યો છે પણ તમને સીધો ઓળખતો નથી એટલે અમારી થ્રુ નમસ્કાર કરે છે શું કહેવા માંગે છે તમે સમજાય ને એને પરોક્ષ ભક્તિ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પરોક્ષ ભક્તિ કે સીધો ઓળખતો નથી એટલે અમારી થ્રુ નમસ્કાર કરે છે એ કઈ મૂર્તિ કઈ રાખી મળતી નથી મૂર્તિ તો તમારે જ્યાં માલ હોય ત્યાં પહોંચાડી દે મૂર્તિ ને રાખી મળેલી શું કામ મૂર્તિ વિતરાક છે જે લઈને જેનો હોય તેને પણ પરોક્ષ ભક્તિ અરે આ કહેવામાં શું આવ્યું કે પ્રત્યક્ષ તો નથી થતી પણ પરોક્ષ તો કરે છે ભગવાન ની પરોક્ષ ભક્તિ નું ભૌતિક બધું સુખો બુખો બધું તૈયાર મળ્યા કરે ભૌતિક સુખો ઉત્તમ અવતાર આવે ભૌતિક સુખો મળે સદબુદ્ધિ ઉત્પન્ન રહે એ પરોક્ષ ભક્તિ સદબુદ્ધિ જે ભાવ થી ભજો તે ભાવ થી તમને પાછું આપે ને જે ભાવ થી ભજો તે ભાવ થી જ આપે ને તમારો હિસાબ છે અને પ્રત્યક્ષ ભક્તિ કશું કોઈ નહીં પ્રત્યક્ષ માં તમારા જેવું તમને તમારી હોડ માં લઈ ગયો તમારા ભેદભાવ માં રાખવું છે શું કે તમારા સુખ ને મને પમાડો જે સુખ તમે ભોગવી રહ્યા છે એ સુખ ને મને પમાડો એટલે બસ ત્યાં તો શું ખોટું છે સુખ જ ખોળે છે જીવ માત્ર તમામ જીવો ઝાડ પાન બધા સુખ ને ખોળે છે આપણા ઝાડ છે ને એને હવા માત્ર થી ઢાંકી દેવામાં આવે ને હવા અને પાણી બધું સુખ આવે પણ હજુ જીવ એનો ખોરાક ખવાય સુખ આવે એમ સુખ સુખ ને માટે જગત ભટક્યા કરે છે પણ સુખ કોને કેવું એ એક મોટું ડેફિનેશન છે લોક સુખ કલ્પિત સુખ ને સુખો કે છે શું કે છે કલ્પિત માનેલો સુખ કલ્પિત એટલે માનેલો જે ઘડી પછી અતું નતું થઈ જનારો ઇન્દ્રિય નાશન વિનાશી સુખો એને સુખ કહેવાય કે એમ સુખ સનાતન હોય કેવું હોય જે સુખ સનાતન ના હોય તો સુખ ને અંતે દુઃખ આવે જે સુખાંતે દુઃખ હોય એ દુઃખ જ કહેવાય જે સુખ ની પછી દુઃખ આવ્યું રોજ સ્ત્રી ભાત ની રસોઈ જમતા હતા અને એક જ દાડો છે તે લાડવા પડે પછી ના મળ્યું રોટલો ના મળ્યો તો મેં શું ખાય એક જ દાડો બત્રી પાસે રોજ રાતે રાજા રમતો જમતો હોય પણ એક જ દાડો છે તે જંગલ માં કઈ ભૂખે મરી ભૂખને એ લાગ્યું તો મૂર્ખ નો મૂર્ખ માણસ જો માને એને ફૂલ પેરાડાઈઝ કહે છે શું કહે છે ફૂલ પેરાડાઈઝ હોય છે ખરું ના ભાઈ એમ આપડે એને એમ